આપણું વ્યવસ્થિત ભવિષ્ય બધું સમજાયું છે ને, જીએલ વિપાણી વ્યવસ્થિત. દાદા પણ બધું એક બાજુ થઈ જાય પછી એમાં એ ના રે ને, મજા ના રે ને, બધું એક બાજુ થઈ જાય. આપણે એક બાજુ પાયા કરીએ ને પછી સામેથી જો ના પાડે તો પછી તો પ્રોબ્લેમ જ થાય છે ને. એટલે આપણે એક તરફી થઈ જાય, આપણે પાડીએ અને સામુ ના પાડે તો પછી થાય નઈ ને એમ. એ ના થાય તો નહીં, આપડે દાદા ભાઈ ને આજ્ઞા પાડવાની કે આપડે સંભાળ નિકાલ કરવો છે, પછી હમક પડે કે ના પડે એ મારી જોવાનું. તમારે તો આજ્ઞા જ પાડવાની, બસ બીજું કશું કરવાનું. આપડે આપડે નક્કી ફેરફાર નહીં કરવો, હોમો કુદા કુદ કરતો હતો, આપડે ફેરફાર નહીં કરવાનો. બેન કે છે કે હજુ કોઈ આપણને ખરાબ કહી જાય કે કરી જાય તો આપણને એના માટે ખરાબ વિચારો આવે છે. આપડે જાણીએ છીએ કે આપડા કર્મો છે, છતાં હજુ આવું થઈ એના માટે વિચારો ખરાબ આવી જાય. ના, એ તો બધું આપડે, તારું નામ શું? ઉર્મિલા. ઉર્મિલા ઉર્મિલા ઉર્મિલા શું કહે છે તારે જોવાનું. ફક્ત તું શુદ્ધાત્મા, ઉર્મિલા શું કહે છે તારે જોવાનું. એટલે તારે તો શુદ્ધાત્મા શું થઈ ગઈ. ઉર્મિલા શું કરે છે? માલ ભરેલો, પેલો કર્મ કરેલો, તે કર્મ એ ઉદય આવ્યો છે. તારે જોયા કરવાનું ઉર્મિલા નો કર્મ ઉદય શું છે એ જોયે. તું જોઈ એટલે તું છૂટે, અને શુદ્ધાત્મા છૂટે ને ઉર્મિલા છૂટે. પડી શકે ને? જોવાનો અભ્યાસ થોડો થોડો કરે છે. મન શું વિચાર કરશે જોવાનું, બુદ્ધિ બધું જોવાનું, ઉર્મિલાનું. હા પછી શું બધું પૂછી લો. બાબા ને પૂછવાનું કશું રહ્યું નથી. બાબા તો હરસિંહ થઈ જાય કાલ બોલ્યા જ કે છે ને. હું શુદ્ધાત્મા થયું આમ લખ રહ્યા કરે છે. તમારે શું રહ્યા કરે? શુદ્ધાત્મા જતું રહે ને આપણને ગુસ્સો આવી જાય. ઓહો બરોબર છે. તમે ત્યાં ભેગા થયા હતા? કેટલા કલાક ભેગા થયા હતા? જ્ઞાન લેવા તારે બે દિવસ જોડે રહ્યા હતા, બે દાડા જોડે રહ્યા હતા. હા એમાં પણ ચાર ચાર કલાક તમને સંગ મળ્યો છે. 8 કલાક વધારે, 8-10 કલાક આટલું રહી છે તો વધારે ટાઈમ લે તો કેટલું રહે? હે, આખી જિંદગી પાસે અત્યારે કશું વળતું નથી. અને આ થોડાક જ કલાક પછી જાય છે, તમારે થોડો લાભ લેવો જોઈએ. જો આપડે ચોખારીએ પ્રમાણિકપણે તો કોઈ જાત નહીં. સરસ ને સરસ દિવાકાર નહીં, કોઈ જાત નહીં. અનાજ કર્યા તો કેટલી જીવા તો નહીં. હા આટલા ઘઉં વેચે નહીં, તેમાં 1 રૂપિયા 1 માણ ઘઉં વેચે ને, તેમાં 2.5 રૂપિયા પડતો છે. તે જીવડા હું વેચે નહીં, એના પૈસા લે પાછો. એનો પૈસા લે પાછો. એમાં એનો વાંક થોડો છે તો જાણતો જ નથી ને. એનો વાંક થોડો કે એ તો જાણતો જ નથી ને કે હું જીવડા વેચું છું. એને શી ખબર કે આમાં જીવડા વેચું છું? ખબર બધી હોય, ભણ હોય તેને હોય, ના ભણ હોય તેને કઈ ના હોય. પણ આ જૈનો તો હોય ઘણા ખા, કારણ કે જીવડા મારતા નથી તેને ભણ હોય. જીવડા મારતા હોય તેને ભણ ના હોય. આ અનિલ ભણ આવે તો મફત મારેલો નહીં ને? જીવડા મારેલો નહીં, મારવા દે જ નહીં દાદા. પણ હીરા ખોદવા માટે ખાણ માં ખોદે એટલે એ તો હિંસા થાય ને? ના એ બહુ હિંસા, એ બહુ હિંસા, એ હિંસા બહુ ના કરે. વેપાર માં આપડે તો બધા ક્યાં ખાણ માં ખોદા ગયા? તમારે હીરા તો લેવાના વેચવાના. તમે નિમિત્ત થઈ ગયા ને એમાં? ના એ બધું એમાં ખાસ ખાણ માં બહુ એ દોષ ના દે. બધા ધંધા બેસી તો હોય ને, પછી તેથી આપડા ધર્માચાર્ય કહ્યું બેસ બે માટે આટલું ધર્માધા કાઢજો, 5% કે 10% સર હોય ને, એટલે બેસ ઉડી જાય. એટલે આપડા ઘડિયા 6% કાઢતા, 6% ભગવાન ખાતે એકાનો કાઢો એટલે આપડે આજે દોષ બેઠો હોય ઉડી જાય. 10% ભૂલ્યા સમજણ નથી ને તાર લોકો, પણ એ દોષ રહી જાય પછી. તમારા બધા જઈને બધા કાઢે, બધા બઉ પાકા લોકો. અમારા લોકો કાચા પડી જાય, વાણિયા છે, બ્રાહ્મણ છે, પટેલ છે, બધા કાચા પડી જાય. તમે તો ઘઉં રાખી ગયેલો બે માણ કે લાવવા દે છે ને કે છે, અને આ તો લાવવાનું હોય તો ખાઈ જાય, જમીન પડી જાય બધી. ધર્માદા ફનકાળે નઈ એટલે દોષ ઉડી જાય. દાદા એ આપડે પોતાની જાતને મનાવવા માટે કે ભગવાન માની જાય છે, એમ કે આપડે પોતાની જાતને મનાવવા માટે કે ભગવાન માની જાય છે. માની જાય, એ તો કાયદો લો છે ને. અહંકારી હોય, અહંકારી હું દયા કરું છું મોટો, અને દયા હંમેશા દ્વંદ્વ ગુણ છે. દ્વંદ્વ ગુણ એટલે શું કે નિર્દયતા હોય છે, જે દયા કરતો હોય ને એને ત્યાં નિર્દયતા હોય છે, થોડી ઘણી પણ નિર્દયતા હોય. આપણે ખબર પડે આપની નિર્દેશ તો તમારામાં છે, અને કરુણામાં તો નિર્દેશતા કશું ના કરે. અમો ગારો પડે તો કરુણા, અને મા ફૂલ ચડાવે તો કરુણા, વિતરા આગે બીજું તમે કહ્યું છે કે ઓબ્લાઇઝિંગ રહેવું, ઓબ્લાઇઝિંગ રહીએ આપણે તો કોઈ વખત એવું પણ થાય કે વ્યવસ્થિત ના માર્ગ માં આવી જઈએ આપણે, ઓબ્લાઇઝિંગ રહીએ તો કેવી રીતે ઓબ્લાઇઝિંગ રહેવું વ્યવસ્થિત ના માર્ગ માં? એટલે હવે આપણે મારી દ્રષ્ટિએ કહું છું કે કૂતરો હોય ને કબૂતર નું ટોળું હોય અને અંદર કૂદી ને કોઈ કબૂતર ને મારે, હવે આપણે ઓબ્લાઇઝિંગ રહીએ આપણે જાણીએ કબૂતર કશું કરી શકવાનું નથી અને આપણે બચાવવા જઈએ, મારી દ્રષ્ટિએ આપણે ઓબ્લાઇઝ કર્યું કબૂતર ને કે ચાલો હું તને બચાવું, બરોબર છે? તો એ તો આપણે વ્યવસ્થિત ના માર્ગ માં આવે ને, કારણ કે એટલે કે આપણે ઓબ્લાઇઝ કરીએ કોઈને તો કે ઓબ્લાઇઝ કરવા જઈએ ત્યારે એનું જે વ્યવસ્થિત હોય એની એના માર્ગ માં આપણે વચ્ચે પડે એવું ના થાય? ઓબ્લાઇઝ થાય જ કે એનું વ્યવસ્થિત હોય તો જ થાય, આપડે એડમિટ થાય નહીં. આપડે ઓબ્લાઇઝિંગ ને ઘેર રાખવો, એનાથી બધા પુણ્ય જ બંધાય, એટલે સુખ દુઃખ ઉત્પન્ન થવાનું સાધન જ ના રહ્યું. પૈસાથી ના થાય તો ધક્કો ખાઈને બુદ્ધિ આપીને હંજલ પાડીને પણ જબરદસ્ત ઓબ્લાઇઝ કરવા, કૃષ્ણ ભગવાન ને જાણીએ, શિવ ભગવાન ને કેવી રીતે જાણવા, શું જાણવું શિવ ભગવાન વિશે? શિવ ભગવાન જાણવા, હા શું જાણવું એમના? શંકર શિવ એટલે શું સમજાવો, શિવ નું જરા સમજાવો. આ કૃષ્ણ ભગવાન તો હજુ છે જ અત્યારે દુનિયામાં છે, હજુ મોક્ષે ગયા નથી ને, એ હજુ તીર્થંકર થવાના છે કૃષ્ણ ભગવાન. તીર્થંકર આવી આવી રીત હોય. કૃષ્ણ ભગવાન, એના મધર દેવજી અને એના બ્રધર બળદેવજી, આ ત્રણેય જણ એ ફેમિલીમાંથી તીર્થંકર થવાના છે. અને શિવ, શિવ એટલે શું? આ દુનિયામાં કોઈ પણ માણસ કલ્યાણ સ્વરૂપ થયા હોય પોતે અને બીજાને કલ્યાણ કરતા હોય, બધા શિવ સ્વરૂપ કહેવાય. અમને શિવ સ્વરૂપ કહે. શું કે? શિવ સ્વરૂપ કલ્યાણ થયેલા હોય. માધેજી નહી, માધેજી ને શિવ સ્વરૂપ માં જુદું છે. લોકો માધેજી માને પછી એ બધું વફાય છે. દેવ કે શિવ એટલે કલ્યાણ સ્વરૂપ, મોક્ષ માં જવા માટે તૈયાર થઈ રહ્યા. એટલે આ તો મતભેદ તોડવા માટે બધું બંધ થાય છે. લોકોને તૂટી જશે મતભેદ. શિવ ને મહાદેવ માં ફેરશું તારે? હે, શિવ ને મહાદેવજી માં ફેરશું? મહાદેવજી તો એ જ તે શિવ થતા પહેલાની સ્થિતિ છે. ગુસ્સાવાળા હતા. કેવું? ગુસ્સાવાળા હતા. બધાને હાથે લીધા છે, મારી ભેગા લઈ કરે કે દાડો કાઢે છે, જેમ તેમ કરીને લોકો રસ્તે ચડાયા છે. લોકોના મતભેદ જે છે, અમે પ્રતિષ્ઠા કરી દીધું મૂર્તિઓ સારું ફળ આપે એવી થશે. શું કરે? ફળ આપે એવી. હા, આ બધી પ્રતિષ્ઠાઓ નહીં થયેલી. આ બધા પ્રતિષ્ઠા કોણ કરી શકે? જે દેહના માલિક ના હોય તે કરી શકે. એ પ્રતિષ્ઠા કરી શકે ને પ્રતિષ્ઠા કોણ કરી શકે? એટલે સાચી પ્રતિષ્ઠા જ નથી વધી ને અત્યારે. શું છે કે કૃષ્ણ ભગવાન ના ફાધર મધર ની આપણને ખબર હતી, શિવના ફાધર મધર કોણ? શિવના ફાધર મધર, શિવના મધર બધા ના હોય. માધેવજી એ રૂપક છે. માધેવજી રૂપક છે. શિવના ફાધર મધર ના હોય. શિવ જે જે કલ્યાણ સર થાય બધા શિવ. એટલે એક એકને એમ જ ના કહેવાય કે આ ફાધર મધર. કૃષ્ણ ભગવાન ફાધર મધર વ્યક્તિ કહેવાય. શું કહે? આ તો જે કોઈ કલ્યાણ સ્વરૂપ થાય તેને નમસ્કાર. મારા શિવ ને બધા જેવું આવી ગયા એમાં. અમે જયપુર ગયા હતા. જયપુર અમારે એક બસ લઈને જાત્રા ગયેલા, તે વચ્ચે જયપુર આવ્યું. વાત કરો એમને. તમે જે મા બાપ ને ત્યાં જન્મ લીધો, એ મા બાપ ને લાભ કરો તમારા થકી કઈ પણ. મા બાપ ને નહીં, એ પહેલી તો હાથ પેઢી વાળા સુધી બધાને લાભ થાય. પછી પાછા આખા ગામ ને 14 પેઢી ને 15 પેઢી છે. શું ગામ? મારે 15 પેઢી થાય. બરોબર, બધાને લાભ પહોંચે, બધાને વાતાવરણ પહોંચે. એમને વધારે કે ઓછો એવો કઈ ખરું? તમે એમને ત્યાં જન્મ લીધો એટલે એમને વધારે લાભ કે ઓછો લાભ એવું કઈ ખરું? કઈ થાય ને પણ ચોક્કસ બ્લડ રિલેશન થયું ને. હા, લાભ થાય ને. તમારા દીકરા દીકરીઓ એમને પણ ખરું? બધાને લાભ થાય, બધાને લાભ થાય. પણ એ લાભ થશે પછી જે હવે હશે પાસે સંજોગ આવડાવે એટલે લાભ આપીને જતું રહે પછી તો. અને સવડા સંજોગ આવે તો ચડી જાય. પણ લાભ તો અવશ્ય મળે. અમે જે તેથી લખન કરાયું કુ 71 તાર કુ તાર કેમ લખે? દાદા, મારે એટલું બીજું જાણવું છે કે તમારા ફાધર મધર એ લોકો હતા, તે લોકો મોક્ષ ના અધિકારી તો છે જ, પણ અમારાથી વધારે અધિકારી કે ઓછા અધિકારી? મારે બીજું એ પૂછ્યું છે, હું કારણસર પૂછ્યું છે. એ એમ કે છે કે તમારા ફાધર મધર મોક્ષ ના વધારે અધિકારી કે ઓછા અધિકારી? અમારા કરતા એમ એવું કે છે ને, જે કરે એના બાપને એ બધા એમને લાભ મળી ગયો. એમને લાભ મળી ગયો. એ લાભ હજુ કેટલા વર્ષ ચાલે કહેવાય નહીં. સંજોગો સારા ચડી જાય, સંજોગો આપણા હોય તો લઈ જાય. હા, એમાં ચાલે નહીં, કોઈ પૂછે જ નહીં. ફક્ત હાજરીમાં જન્મ થયો માટે એનું પરમાણુ રહે તો પરમાણુ લાભ થાય. એમાં કઈ કઈ લખેલું નથી એવું કે આ ફાધર કાયમ ના ફાધર છે કે ફાધર થાય. ન્યાય એટલે ન્યાય. શું કહ્યું? એ પરમાણુ એના લાભ થાય. આદર મદર ને જેટલો બધો ઉપકાર કર્યો હોય એ બધો ફળ મળે છે ને બધા ગુણો. અને આજુબાજુ કુટુંબીઓ ફેમિલી બધા ભાઈ બ્લડ નો બધા ફાયદો થયા કરે છે ને દાદા. તમારા આટલા બધા સમય અધિકારી કરી શકો ને પણ ના સંજોગો ભેગા થયા ને થઈ ગયો પેલા તો શું કહ્યું તો આ મારું તો આવ્યું ના થાય એમને સંજોગો ભેગા થાય એમાં ને આ ભાઈ છે વસંતભાઈ એ છે બધા બાર થી આવતા હોય તે કે છે અત્યારે રાતે બે વાગ્યા છે દાદા ને તો અત્યારે ના જાય પણ આ શું કે મારે મારા બાપને સમજાઈશ એને અધિકાર થયો ને એટલો એવું લાભ મળે શું કહ્યું બરોબર છે એટલે નજીક ના આ લાભ મળે પરમાણુ એમ પણ હોય ને અને જો લાભ એ પૂરો કરી લે તો હોધો કરી લે તો એને બાપ નો નહી તો ના હોધો ઉડી જાય પછી લાભ આપી બરોબર છે. આપડે મહેન્દ્ર કેતા હતા કે હા દાદા નું મુખ જવાનું ના એવું નહીં તમે કરશો એ દાદા ને પાસે જ્ઞાન લીધું દાદા ને કુર્મ જન્મેલા માટે કઈ બની શકે નઈ એવું દાદા અમે તો તમારી કૃપા વધારે જો કારણ કે કૃપા ક્યાંથી વધારે રિલેટિવ બ્લડ રિલેશન જલ્દી ઉકેલ આવે પણ તેનો અર્થ અગળો ના કરાય પોતાને આજ્ઞા તો પાવી પછી આજ્ઞા પાડવી કોઈ માણસ મુક્તિ જાય બને નહી એ તો અનિલ પાડતો અનિલ ને જૈન છે અનિલ વાત થઈ એ જૈન આ જૈન આ છે તે જૈન નામ મને યાદ રહેતું નથી બધા કેટલાક અમલદાર હોય ને આવો સાહેબ કેમ બોલાવું પેલો કે સાહેબ મને સાહેબ કેમ કે છે ભાઈ બીજું શું કહું મને નામ યાદ રહેતું નથી બરોબર છે. અને તમે આવો મોટા કમિશનર ઇન્કમટેક્સ ના કમિશનર અને તમારું તમને જો નામ દઈને બોલાવું તો એવું કોઈ નામ દઈને બોલાવે માટે કે મને પદ્ધતિ બોલાવું શું વાંધો નહીં મોટા કમિશનર જેવો માણસ હોય ને આપણે હું જે બોલાવું નામથી એ બોલાય એ નામથી બધા બોલાવે તો હવે મોટા ભાઈ ની રીતે રાખવું જોઈએ ને વ્યવહાર ને ના દેખાય દાદાજીના 40,000 જ્ઞાની મહાત્માઓ છે બરોબર. હવે હું અહીંયા થી સરસ આપણે ઘણા દાદાની સેવા મળી અથવા તો દાદા ભૂલી પણ જાય એમ વ્યવહારમાં તો એ જ્ઞાની મહાત્માઓની દાદા વિઝા તો આપેલો છે તો એ કેવી રીતે યોગ બાજે એમનો મુખ્ય કે દાદાને યાદ તો રહેતા જવા જોઈએ ને રીતના બતાવે ના એટલે પછી ગમે ત્યાં હોય ને ગવર્નર કોઈ પણ ખૂણા. રામભાઈ પૂછે છે કે દાદા એ કોઈને આજ્ઞા જ્ઞાન આપ્યું એટલે એને મોક્ષ વિઝા તો મળી ગયો પછી એ દાદા પાસે દાદા એને યાદ દાદા ને યાદ રહે કે ના રહે જ્ઞાન આપ્યું કોઈને ના મને યાદ નહીં કશું યાદ ના તો પછી પેલા ને મોક્ષ નું શું એ પેલા ને પછી મોક્ષ થાય કે ના થાય મોક્ષ થવાનું ને મોક્ષ આંતરિક વસ્તુ છે બહાર નું નામ પામે ના સમજો આંતરિક નો સંબંધ બંધાઈ ગયો તમારું નામ ભૂલી ગયો તો પછી મેં એનું પૂછ્યું ને હું નામ ભૂલી ગયો હું ભૂલવા ના દઉં ને પણ હે ભૂલવા ના દઉં કે હું ભૂલવા ના દઉં ના પણ એમને પૂછ્યું આજે ઘણું તપાસ કરી બધા નામા જોઈ પણ કઈ નામ જોડ્યું નહીં ખોટું દેખાય ને કઈ વાત યાદ રાખો બહુ પરિચય માં આવતા નામ થોડું યાદ રહે બાકી કશું યાદ રહે નહીં પછી યાદ રહેલું ભૂલી જાય પછી અમને જગત વિષ્ણુ થયો આજે શું વાત છે એમને ખબર ના હોય ખબર ના હોય એટલે જગત વિષ્ણુ પેલી બાર બધું કમ્પ્લીટ થાય હજી તમને ભટ્ટ યાદ રહે પણ મુકુલ જેવું હું થોડા પ્રમાણે શાંતિ શાંતિ રહેશે ને વ્યવસ્થિત સમજી ગયું છે ને પૂરેપૂરું ભાઈ આ મોરબી ના છે એ મોરબી ના દીવો કરીએ છીએ એનો અર્થ શું દીવો કરીએ એનો અર્થ શું દીવો આત્મા છે ને જ્યોતિ સ્વરૂપ છે બનાવટી જ્યોતિ આપડે કરીએ હાથી પ્રાપ્ત કરવા માટે રિલેટિવ જ્યોતિ બી કરીએ આત્મા જ્યોતિ સ્વરૂપ છે પ્રકાશ સ્વરૂપ છે બનાવટી જ્યોતિ અને ધરાવીએ છીએ મારા બાપ કેતા કે પાંચ વાટ નો દીવો કરો એક વાટ નો નહીં કરો એનો અર્થ શું કે મારા બાપ પાંચ વાટ નો દીવો કરવાનું કેતા હતા એક નું નહીં એનું શું કારણ હે પાંચ દીવા કરવાનું કેતા હતા એક નહીં એક નહીં પાંચ પણ ભાવ છે દીવા કરવાનો ને કેટલાક તો એકસો આઠ દીવા કરે એને માને આપણે સારું જેમ વધારે દીવા કરે તેમ સારું પણ આત્મા જ્યોતિ સ્વરૂપ છે એટલે આ જ્યોતિ પ્રાપ્ત કરવા માટે રિલેટિવ દીવા રિયલ પ્રાપ્ત થાય એટલે આપણા લોકોની આ બધી પદ્ધત થશે પણ પદ્ધત માં ભાવ જોઈએ એટલો બધો ભાવ સુંદર છે ભાવ ચોખ્ખો છે અત્યારે ભાવ બધો ડોલર માં હોય પછી આમાં સીટ પ્રાપ્ત સિદ્ધાર્થ માં ફેર લખી રહ્યા છે કે આખો દડાઈ કલાક રહેવું જોઈએ ચોવીસ કલાક કલાક તો નોકરી કરતા હોય ઘણી વાર એવું થાય કે નોકરી માં હું જઉં ત્યાં આગળ હું છે તો કંપની નું સારું થાય એ માટે કઈક કહું તો બીજા ને ખરાબ લાગે ત્યારે શું કરવું એ ખબર નથી પડતી પેલા ભાઈ ને વાત કરવી પેલી કે ભાઈ મને તો આ ઠીક લાગે છે તમને કેમ લાગે છે એમ કહી પછી એને સહમત કરી લેવો શું કહ્યું બરોબર છે કારણ કે તમને જો આ જ્ઞાન ના હોત તો તમારો ધીરજ ના રહેત ને તમે સીધો બોલી જાત અને પેલા ને ખરાબ લાગ્યા કરે હવે તમારો ધીરજ રહેશે તમે એને એ કરીને કન્વિન્સ કરીને પછી કરશો બહુ સારું છે કંપની નું ચોખ્ખું થાય અને પેલા હું શું કરું છું હું લખીને મારા બોસ ને આપી દઉં બધાને કોપી આપું ખરો તો એ બધાને દુઃખ તો થવાનું કારણ કે એ લોકો એમ થાય કારણ કે ઘણી વાર શું થાય કે એ લોકો કરતા હોય ખોટું કરતા હોય અને મને જુદું લાગે તો મારે હું લખી આપું બધાને વાંધો નહીં પણ એમાં વાંધો નહીં આપણે જે લાગ્યું એવું લખવા વાંધો નહીં શું બને છે જોયા કરવાનું આપડે કારણ કે એ ભરેલો માલ છે એટલે એ ચાર્જ થયેલો છે અને ચાર્જ થયેલો ફેરફાર થાય એ ડિસ્ચાર્જ થાય છે જોયા જ કરવાનું આ ચાર્જ થયેલો માલ છે બરોબર છે એમ ફેરફાર કેવી રીતે થાય ઘણી વાર એમ લાગે એ અનિલ નો માલ એમ શું સિદ્ધાર્થમાં સિદ્ધાર્થમાં અનિલ નો શું માલ ભર્યો છે એ જોયા કરવાનો ઘણી વાર એમ લાગે કે આ ખોટું કરી રહ્યો છે, મારાથી રહેવાય નહીં. પણ તે આપડે અનિલ ને કેવું, ભાઈ અનિલ લોકો દુઃખ થાય એવું ના કરી શકે, એવું કેવું, પણ છતાં થયા જ કરવાનું છે. આપડે કેવું મેં તો અનિલ પણ માફી માંગી લેવાય કે ખાનગીમાં એમને આધી નહીં બોલું, આધીમાં તો બધું ચડી દે પાછા ખાનગીમાં એને માફી માંગી લે એમ નામથી કે ભાઈ તમે દુઃખ થાય એવું કર્યું અનિલ, માફી માંગે છે અનિલ તમારી ને એને પ્રતિકવણ કહેવાય. દાદા પણ એના પરમાણુ ચોંટે નહીં આપણને માફી માંગીએ તો, એ આપણે માફી તો માંગીએ પણ જે પરમાણુ આપણને અડી ગયા એ તો અડવાના જ ને. ના ના ના ના અડે, માફી માંગીએ ને એટલે બધું ઘણું ધોઈ જાય, થોડું ઘણું રહે તે પછી પછી આપણે બહુ અડે નહીં, ઉખડી પડે. એટલે માફી આપણે નહીં માંગવાની, આપણે એને કહેવાનું અંદર તારું વાત તે કેમ આવું કર્યું, અમારું દુઃખ થાય એવું માટે તું માગી લે કે આપણે કોઈની માફી માંગવાની જ નહીં. આપણે દાદા એકલા ને નમસ્કાર, બીજા કોઈ નમસ્કાર. કેટલા વર્ષથી આ શહેરમાં છે? આ તમને સાંભળવામાં તકલીફ છે તો આપણે હિયરિંગ એડ શું કરવા નથી વાપરતા એમ પૂછે છે. ના એ તો ડાક્ટરો બધા આપડતો હોય ને, પાછા આપડા કોલર્સ ડાક્ટરો હોય ને, તેની ઈચ્છા સેવા કરે બહુ હોય. આવે તમે આપતું જો અમને કરવા દેવ કે છે, ના ભાઈ મારે કરવું નથી કર્યું, કારણ કે આ મારા કેમ આ લોકો કોઈ આવું નથી થતું અને મને કેમ ઓછું ઉંભરાય છે, મારું કઈ ભૂલ છે કઈ, શું કહ્યું ભૂલ છે? એટલે મને કે તમારી શી ભૂલ હોય, મારી ભૂલ બહુ મોટી છે કઈ, માટે ભૂલ ભોગવવા દેવ કહ્યું, શું કહ્યું ભૂલ ભોગવવા દો. અને જો અત્યારથી એને એ કરી છું આ ભૂલ તો ફરી એ ભૂલ રહી જશે, પછી ફરી આવતા હોય હિસાબમાં, એટલે ચૂપ જ કરી નાખવા દે. મુશ્કેલી કઈ ઉભી થતી નથી, પેલું મશીન લાવેલા તો એ બધા પાછા આપી દીધા. આ મારે શું કરે છે એટલે આખી ભૂલ કરી દીધા. મને કહે છે કહો કે છે મેં ગયા સાર એવું કરેલું કે સાર સમજ એવું છે ને, લોકોની વાત અહંકાર લઈને ના સાંભળી, કે ભાઈ તમારી વાત તો કહેતા હોય છે પણ સાચી વાતે સાંભળી જઈ, શું કહ્યું ખરી રીતે જૂઠી વાતે પણ સાંભળી જઈ કામ દઈને સારી રીતે, પણ સાચી વાતે સાંભળી જઈ તેના દ્વારા પણ જે ઇન્દ્રિયનો દુરુપયોગ કરીને તે ઇન્દ્રિય નુકસાન પામે, જે ઇન્દ્રિયનો આપણે દુરુપયોગ કરીએ તે ઇન્દ્રિય નુકસાન પામે, શું પામે દુરુપયોગ કર્યો. દાદા એ તો તમારે ઉંમર ના હિસાબે ના કહેવાય, તમે પહેલેથી થોડું એવું હતું તમને, શું કે છે તમારે ઉંમર ના હિસાબે ના કહેવાય કે પહેલેથી જ આવું થયેલું? ના પહેલેથી જ આવું, પણ એકદમ નતું સ્કૂલમાં બોલમાં નતું નતું, પણ ધીમે ધીમે વધતું ચાલેલું, એટલે 40-50 વર્ષ પછી વધારે લાગુ આશું થયું. પેલા નતું, પેલા કોઈ ખબર ના પડે કે આ સાંભળતા નથી, બરોબર છે, ઝીણામજી ની વાતે સાંભળી જતો હતો, પણ આ 40-50 વર્ષ પછી વધારે થયો, ધીમે ધીમે વધતું જ ચાલ્યું પછી. પણ તો અત્યારે તમારો પરિચય થયો હતો વાત તમારી સંભળાય, બરોબર છે, પરિચય થયો તો સંભળાય, પરિચય ના થયો ત્યારે ઓળખાય નહીં શબ્દો, બરોબર છે. બીજું એ પૂછવાનું દાદા કે આપણા શરીર પર જો દર્દ થાય તો ડોક્ટર પાસે જવું કે ના જવું, એને ઈલાજ કરવા જવાનું? બધું નહીં જવાનું, કશું નહીં, બધું જ કરવાનું. તમારો એ લઈએ દાખલો, આ કુદરતી છે એમ કરીને જવા દઈએ તો શું વાંધો? તમારે નહીં કરવું, તમારે નહીં કરવું, એ મારા પદમાં થઈ શકે, તમારા પદમાં એ ના થાય. એને તમે શા માટે મુશ્કેલી વેઠવાની જરૂર છે? આપડે મોક્ષ આપડે આવવાનો છે, આપડે આપણા દાદા ની આજ્ઞા મરો ફક્ત, બરોબર છે, બધું મારે નિયમ માં રહેવું પડે, ના બધાને તમારો ઉકેલ ના આવે. મારે બીજું જાણવું છે અમારી ગ્રેજ્યુએશન ડેટ ક્યારે? એટલે ગ્રેજ્યુએશન ડેટ એટલે હા ઉપર તમારી સાથે જવાનું, મોક્ષે જવાનું તમારી સાથે, હા બરોબર છે. એ ગ્રેજ્યુએશન ડેટ ક્યારે છે અમારી? થઈ ગઈ ને, ડેટ થઈ ગઈ તો મારી જોડે ભેગા થયા, અમારી જોડે બેસવાનું ગમે છે, એટલે બેસવાનું જ ના ગમે. બે ડોલર કપાય છે તો બીજું એ પૂછવાનું, તમે કહો છો ને કે આગ્રહ કોઈ ચીજ નો ના રાખવો. હવે આપડે કોઈ પાર્ટી માં ગયા અહિયાં અમેરિકન ની, અને કોઈ વખત આગ્રહ થી આપણને કે આ વિસ્કી પી, વિસ્કી પી, એક શું કરવું? હજો ના પાડીએ અને ચાર વખત કહેતો હોય તો પછી આપણે એ ખોટું કરીએ એવું થાય ને પાછું આગ્રહ માં રહ્યા. ત્યાં એક જ વાત કહી કે મારા શરીર ને બહુ નુકસાન કરે છે, ત્યારે ડોક્ટરે ખાસ ના પાડી એવું કઈ દે. એટલે આત્મા માટે જૂઠું બોલવું, આત્મા માટે જૂઠું બોલવાનું હરકત નથી. ડોક્ટરે ના પાડી છે કે જરાય તપકીલી છે નહીં, હવે તમારું શરીર ધ્યાન કરી શકાય નથી. એટલે પેલો એ છે ફરી કાઢું ગમે તે રસ્તો ફરી કાઢું. આપણે આવા આવા ઠગંજામાં આવી જાય છૂટી જવું ગમે તે રસ્તે. જેને પોતાને ટીવી નથી તેને બધા બહાર માં લઈ આવે છે, પણ ટીવી હોય તેને ના ચડે. પોતાની ઈચ્છા હોય બોલી તરફ જાય ને દારૂ. જય સચિદાનાવ, જય સચિદાન. તમારી કોલેજ છે ને ખોલવાની, તેના અમારા ડેરાસર બંધાય છે એ આપડે આપડા સંઘ માં છે. શ્રીમંદિર સ્વામી નું દેરાસર આ બાજુ, કૃષ્ણ ભગવાન નું આ બાજુ, શિવ નું દેરાસર સાઈ દેરાસર, આરસ ના સંપૂર્ણ આરસ ના બંધાય છે. તમે ગયા નહી હોય એમ ને? મારું બધું સાફ થઈ ગયું છે, થોડુંક જ બાકી રહ્યું છે. હા થોડું બાકી રહે એટલું કહી દો ને, એટલે સાફ થઈ જાય. બસ દીકરા આવે સ્થાનમાં આટલી બધી અહિંસા ને બધું થયું, અને ત્યાર પછી તો ઇન્દિરાજી નું થયું. શું કે છે? ગયા વર્ષે કે છે, મેં તમને પૂછેલું કે હિન્દુસ્તાન માં આટલી બધી હિંસા થાય છે, ત્યાર પછી આ ઇન્દિરા નું થયું. તો હવે આ ક્યાં જઈને અટકશે? તો હવે આ બધું ક્યાં જઈને અટકશે? આ તો અટકવાનું નથી. આપડે ક્યાં સુધી ચાલશે? આ ક્યાં સુધી ચાલશે? ચોરાણું સુધી. ચોરાણું સુધી, ચોરાણું પંચાણું બધું અંત આવી જશે, પછી રાગે પડી જશે બધું. અંત કેવી રીતે અંત આવશે? અંત આ વસ્તી અડધી થઈ જશે, સાડા ચારે બધી વસ્તી છે તે વસ્તી અડધી થઈ જશે, એ અંત હશે. બીજી અડધી જીવ છે, પણ સારી રીતે જીવ છે. કેવા કલ્પના આવડે છે કે આવું થઈ જશે, આમ થઈ જશે, બધું બઉ સારી રીતે. અત્યારે મુશ્કેલી માં જીવે, અત્યારે મુશ્કેલી માં જીવી રહ્યા છે, ત્યાં મુશ્કેલીઓ નહીં થાય. કોણ જીવે દાદા આમાં? આમાંથી કોણ જીવશે? આમાંથી કોણ જીવશે? એ તમે ખરું પ્રશ્ન પૂછો તો અમદાવાદ ના પેપર વાળા એવું પ્રશ્ન પૂછો કે મરી જવાને કોણ ને જીવનારા કોણ કે છે? ભેદ પાડી આલો કે ઘઉં, ઘઉં ની ગુણો લાવીએ, તે પહેલા ગૌરી ગુણ આપણે લેવા જઈએ તો દુકાનદાર શું કે આ ગૌરી ગુણ છે લઈ જાવ કે છે. પછી આપણે બહારના માણસ પૂછે કે આ કે છે ખરી વાત છે ગૌરી ગુણ છે, ત્યારે બહારના કે છે આ ગૌની છે. અને ઘેર લાવી અને આપણે ઘરના માણસને કહીએ કે હું લડવા માટે મોકલી દઉં છું તો આ ઘર, અને તે ના અરે કે આપણે કઈ ઘઉં લાવ્યો છું પછી લડવામાં શું હતું? કારણ કે ઘઉં એકલા ના હોય, કોકડા હોવું હોય એવું પાસે બહેરા બોલે એવું. ત્યાં એવું તો વેપારીએ કહ્યું નહીં તમે કોકડા હોય એવું. ત્યાં વ્યવહારમાં એવું બોલાય છે ભાઈ કોકડા હોય છે તો ઘઉંની જ ગુણ છે એવું કહેવાય કે વ્યવહારમાં. એ તેના 80% તો સુધી હતા 45% કોકડા થયા તોય કહે છે ઘઉંની ગુણ હતું કે છે લોકો એને કુદરત શું કરે છે આ ઘઉંની ગુણો એને ભેદ પાડી દે છે. ઘઉં ને કોકડા બે જુદા પાડી દેવાની શું થઈ છે કુદરતી થશે. હા કુદરતી કુદરત જુદા પાડે છે. કુદરત જ કરી રહી છે હવે તે ઘઉં કોણ ને કોકરા કોણ એવું પછા અમદાવાદ પેપર વાળા પૂછ્યું કે ઘઉં કોણ કોણ તું ઘઉં એટલે મેં એને સમજ પાડી કે જે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર પરણે કરાવડાવે છે લોકોને પરણે કરાવડાવે લોકોને એ બધા કોકરા છે. એટલે ભ્રષ્ટાચાર પરણે કરવો પડે છે જેને પરણે ના કરવો હોય તો તય કરવો પડે એ બધા ઘઉં છે. તે ઘઉં ઘઉંમાં મળી જશે અને કોકરા મટ્ટીમાં મળી જશે ને. આખા દુનિયા બે જાતના લોકો રહ્યા છે એક ભ્રષ્ટાચાર પરણે કરાવનારા અને ભ્રષ્ટાચાર પરણે કરવો પડે છે એવા આ બે જાતના લોકમાં આખી દુનિયામાંથી આ ભાગ બધા છૂટો પડી જશે ને. સમજાય એ વાત છે. એટલે જગત થઈ જાય ચોખ્ખું પ્યોર પછી નવી જાતનો યુગ આવશે બહુ સુંદર યુગ આવશે જ્યાં ચોરીઓ લબાડીઓ બધું શરૂઆત જ ના થયેલી હોય કે બઉ સારી રીતે ભ્રષ્ટાચાર પરણે કરતા કરાવતા હોય ત્યારે કેવું કે હજુ છોડી ગયા હજુ દાદા છે કરી આલે કઈ રસ્તો બરોબર છે હજુ છોડી દે કઈ ભ્રષ્ટાચાર પરણે ના કરાવી કરવો પડે છે તો બધું કરવો પડે ને. આપડે ચોખ્ખા ડોલર ના આપીએ તો પણ ઘી તેલ આપડે તો હિન્દુસ્તાન માં દેશ તેલ વાળું આપે ને એ ભ્રષ્ટાચાર પરણે કરાવડાવે છે. શું કરે છે વાત તમને સમજ પડી. ભ્રષ્ટાચાર કોણ ને બે જાતના લોક રહ્યા છે. ભ્રષ્ટાચાર ના કરવો હોય તેને પરણે વિચારણ કરવો પડે એવો જમાનો આવે છે. અંધેરી એવો જમાનો છે કે નહીં દાદા? આપણે રાજીવ ગાંધી કેવો માણસ લાગે તમને? રાજીવ ગાંધી કેવો લાગે છે? રાજીવ ગાંધી કેવો માણસ લાગે છે? રાજીવ ગાંધી આપણા જેવો માણસ જેવો જ છે ને. ના પણ એને તમે ઘઉંમાં મૂકો કે કાંકરા ને એમાં? એ ઘઉંમાં કે કાંકરા માં? ના ઘઉંમાં કાંકરા માં બરાબર. હું બી એવું માનું છું. ના ના એ તો ઘઉંમાં પણ એ આ લોકો કહે છે બહુ ઉજવાળ છે એવું કહ્યું ખાસ બહુ ઉજવાળ આવ્યું ને એવું એવું જરાક પેપર થશે સારો રહેશે. અત્યારે સંજોગો જેવા છે તો આગળ એ શું કરે સારો માણસ એટલે સંજોગ જ આગળ છે બરાબર. હા તો અત્યારે શું થાય કારણ કે આગળ લડ્યું આપડે બે ત્રણ લડ્યા જીયા જોડે જીયા જોડે આપણને છોડે નહી પથરા ચગાડવાનો જીયા સેમ્પલ તો ચગાડે ના છે પણ આપડે ત્યાં બે ત્રણ લડી આ લીધી એનો બદલો લેશે ને આપણને કઈ અમેરિકાનો નહીં લાગશે ચગાડવાના આ અમેરિકાનો બોમ્બ આપણી પણ નાખવાનો નથી કારણ કે અમેરિકા વાળા બોમ્બ બનાવ્યા છે મોઘા ભાવના છે ને તે ડેવલપ દેશમાં નાખવાના છે અંડર ડેવલપમાં નહીં નાખવાના એ પુંછારી હોય ને અંડર ડેવલપ એટલે પુંછારી માંથી નાખવાના બરોબર છે. હવે ને આપણે માંથી ભાગ્ય જ ક્યાંથી આવે આપણે ગરીબ દેશ ને આપણને પણ ચખાડ છે કોણ આપડે આવે પાડે છે ચખાડ છે એટલે ચાકો આ બરોબર છે બાકી આપડે ભાગ્ય જ ના આવે આપડે ભાગ તો હા કુદરત નું કુદરતી આફતો બધી જાત ચાલે પ્લેગ ચાલશે આમ ચાલશે તે ચાલશે બધું ધરતીકંપ થશે દરિયો ઉતરશે તોફાન તોફાન તોફાન દાદા તમે આ કહો છો ને કે આ ટેપ રેકોર્ડર બોલે છે, એ જરી સમજણ પાડો કે શું તમે કહેવા માંગો છો કે આ ટેપ રેકોર્ડર બોલે છે. ટેપ રેકોર્ડર બોલે છે એવું કહો છો ને તમે, એ જરા સમજાવો શું કહેવા માંગો છો તમે. હું બોલું નઈ તારે માલકી વાણી વાણી ભાઈ, માલકી વાણી પોઈઝનસ હોય, માય સ્પીચ પોઈઝનસ કહેવાય. બરોબર છે. અને આ માલકી વગેરે વાણી આ લખતા એ છે, તમે શ્રોતા છો, હું નાતા દસતા છું, મારી પાસે શું વાગી રહ્યું છે એ નોંધ હોય છે મારી પાસે. એટલે આ ટેપ રેકર્ડ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે, જેમ છે તેમ જ બોલે છે. જય સચિન. આ બધું સંપાદન તને ખબર ને, બધા ટેપ રેકર્ડ છે, બધા લોકો ટેપ રેકર્ડ, પણ બધા વહી જમવા ને હું બોલ્યો એવું અહંકાર અહંકાર છે એટલે બોલે છે આ લોકો. કૂતરા ભરશે જેમ ત્યાં ભવા તેવું હશે ને, આપડે એવું ગયા હોય તો ત્યાં પાક તેવું લાગે છે ને. બરોબર છે. અને ગધેડા ભૂખતા હશે ત્યાં પાક હશે ને, ખરી વાત છે. કઈ વાતચીત કરજે, બધી ખુલાસા બધા થાય, કોક ફરો જ્ઞાની પુરુષ ભેગા થાય, બિરાની પુરુષ ભેગા થાય ને. તમને ભૈયા છે ને ઉખાણ કરાવો દાદા ને. વડોદરા ના છે, વડોદરા ના છે. શ્યામ શાહ, શ્યામ સુંદર, શ્યામ સુંદર શાહ. તમે વડોદરા ના? વડોદરા ના બધા વડોદરા. પાણી માં ગયો ગયા વડોદરા ક્યાં રહેતા હતા? શ્યામ સુંદર. ખરેખર શ્યામ સુંદર છો? ખરેખર છો? અત્યાર સુધી તો છે, અત્યાર સુધી તો છીએ. બદલી જશે તમે કોણ છો એ જાણવું પડશે ને. સામાન્ય માણસ શું કે છે? નહી માણસ આ દેહ નું નામ, આ દેહ આવો આવો બે પગે ચાલે છે. માણસ ના આકાર હોય તો માણસ કેવાય, તો આકાર કેવાય, એ ડિઝાઇન કેવાય, ડિઝાઇન સિમ્બોલ સિમ્બોલ. તમે કોણ છે જાણવું પડશે. સેલ્ફ, હુ આર યોર સેલ્ફ? હજુ મને ખબર નથી, તપાસ કરવી પડે. ના તપાસ કરવી પડે, તમે કરી નહી તપાસ. તમે શું છો કહો, તમે શું છો એમ કે છે. અંદર નો તત્વ ખરો ને દાદા, પડદો આરો આવી ગયો જરા, પડદો એ કે અંદર નું તત્વ જે ખરું ને એની વચ્ચે આડો પડદો આવી ગયેલો છે. પણ પડદો આવે પણ ખરેખર શું છો? ભલે પડદો રહ્યો પણ ખરેખર છો શું? પડદો આપડે કાઢી નાખીએ પછી આત્મા છું. આત્મા આત્મા પણ આત્મા પડદો કાઢીએ તો આત્મા સ્વરૂપ થાવ એ તો તમે થાય નઈ ને. નાયલોન નો પડદો છે બારીક બારીક. નાયલોન નો બારીક પડદો છે. નાયલોન નો બારીક પડદો છે. હા બારીક પડદો કાઢવો છે તમારે? પડદો કાઢવાની ઈચ્છા છે તો કાઢી આલીએ. તમને પડદો કાઢી આપીએ. તમારી ઈચ્છા ખરી પડદો કાઢવાની? હું કોણ છું જાણવાની ઈચ્છા ખરી? કેટલા વર્ષે ઈચ્છા હતી? જન્મે તારથી અનંત અવતાર થી. આમ વાત ખોળ હું કોણ છું એ ખોળે છે. ઠેકાણ પડ્યું નથી. હવે ઠેકાણ પડે તો કામ કરી લેવું. તમારી ઈચ્છા તો પહેલેથી જ આનંદ થતા છે. આ પડદો નાયલો એટલે ઉડી જાય તો બધી અશાંતિ થઈ જાય બધી. જેક્શન આવો તો કાર્યાલય આ દેશ નું ભાવિ શું છે? બધા દેશ નું ભાવિ હરખું છે. બહુ નુકસાન થવાનું નથી. કહ્યું વસ્તી બધે અઢી વચ્ચે થઈ જાય.